વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 46મો સર્ગ. રાવણે સાધુના વેશમાં સીતાની પાસે જઈને એમનો પરિચય પૂછવો અને સીતાએ આતિથ્ય માટે એને આમંત્રણ કરવું. સીતાએ કઠોર શબ્દ કહેતા ક્રોધિત થયેલા લક્ષ્મણ શ્રીરામને મળવાની વિશેષ ઈચ્છાથી તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. લક્ષ્મણના ગયા પછી રાવણને તક મળી ગઈ, તેથી એ સંન્યાસીનો વેશ ધારણ કરીને સત્વરે વિદેહકુમારી સીતાની પાસે ગયો. એણે શરીર પર સ્વચ્છ ભગવા રંગનું કપડું વીંટળાવ્યું હતું. એના મસ્તક પર શિખા, હાથમાં છત્રી અને પગમાં જોડા હતા. એણે ડાબા ખંભા પર દંડ રાખીને એમાં કમંડલ લટકાવ્યું હતું. અતિ બળવાન રાવણ એ વનમાં પરિવ્રાજકનું રૂપ લઈને શ્રીરામ અને લક્ષ્મણ બંને ભાઈઓ વિનાની અટુલી વિદેહી સીતા પાસે ગયો. જેમ સૂર્ય અને ચંદ્રમા વિનાની સંધ્યાની પાસે ઘોર અંધકાર આવી ચડે, એ રીતે એ સીતાની પાસે ગયો. ત્યાર પછી જેમ ચંદ્રમાથી રહિત થયેલી રોહિણી પર અત્યંત દારૂણ ગ્રહ મંગળ કે શનિની દ્રષ્ટિ પડે, એ જ રીતે અતિશય ક્રૂર રાવણે એ ભલી ભોળી યશસ્વીની રાજકુમારી તરફ જોયું. એ ભયંકર પાપાચરીને આવેલો જોઈને જનસ્થાનના વૃક્ષોએ હાલવાનું બંધ કરી દીધું અને પવનનો વેગ રોકાઈ ગયો. લાલ આંખોના રાવણને પોતાની સામે દૃષ્ટિપાત કરતો જોઈને તીવ્ર ગતિથી વહેનારી ગોદાવરી નદી ભયના કારણે ધીરે ધીરે વહેવા લાગી. રામ સાથે વેર વાળવાની તક શોધતો દસમુખ રાવણ એ સમયે ભિક્ષુના વેશમાં વિદેહકુમારી સીતા પાસે પહોંચ્યો. એ સમયે વિદેહકુમારી સીતા પોતાના પતિ માટે શોક અને ચિંતામાં ડૂબેલા હતા. એ સ્થિતિમાં આ ભવ્ય રાવણ ભવ્ય રૂપ ધરીને એમની સામે આવીને ઊભો રહ્યો. જાણે શનિગ્રહ ચિત્રાની સામે જઈ પહોંચ્યો હોય. જેમ કૂવો તણાવોથી ઢંકાયેલો હોય, એ જ રીતે ભવ્ય રૂપથી પોતાની અભવ્યતાને છુપાવીને રાવણ ઓચિંતો ત્યાં જઈ ચડ્યો અને યશસ્વીની રામપત્ની વૈદેહીને જોઈને ઊભો રહી ગયો. એ સમયે રાવણ ત્યાં ઊભો ઊભો રામપત્ની સીતાને જોવા લાગ્યો. એ અતિ સુંદર હતા. એમના દાંત અને હોઠ પણ સુંદર હતા. મુખ પૂર્ણ ચંદ્રમાની શોભાને મહાત કરતું હતું. તેઓ પર્ણશાળામાં બેસીને શોકથી દુઃખી થઈને આંસુ સારી રહ્યા હતા. એ નિશાચર પ્રસન્નચિત થઈને રેશમી પિતાંબરથી શોભતા કમળનયની વિદેહકુમારીની સામે ગયો. એમને જોતા જ કામદેવના બાણોથી વિંધાઈને રાક્ષસરાજ રાવણ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યો અને એકાંત સ્થાનમાં વિનિત ભાવે તેમને કંઈ કહેવા તત્પર થયો. ત્રિલોક સુંદરી સીતા પોતાના શરીરથી કમળ વિનાના કમલાલયા કમળમાં રહેનારા લક્ષ્મીજી જેવી શોભાથી શોભી રહ્યા હતા. રાવણ એમની પ્રશંસા કરતો બોલ્યો. શ્રેષ્ઠ સુવર્ણની કાંતિ ધરાવતી તથા રેશમી પિતાંબર ધારણ કરનારી સુંદરી તમે કોણ છો? તમારા મુખ, નેત્ર, હાથ અને પગ કમળ જેવા છે, તેથી તમે પદ્મિની તલાવડીની જેમ કમળોની સુંદર માળા ધારણ કરો છો. શુભાનના, તમે શ્રી હિમ કીર્તિ શુભ સ્વરૂપ લક્ષ્મી અથવા અપ્સરા તો નથી ને? અથવા વરારોહા, તમે ભૂતિ કે સ્વેચ્છાપૂર્વક વિહાર કરનારી કામદેવની પત્ની રતિ તો નથી ને? તમારા બધા દાંત સરખા છે. એમનો અગ્રભાગ કુંદની કળીઓ જેવો શોભી રહ્યો છે. એ બધા જ સ્નિગ્ધ અને સફેદ છે. તમારી બંને આંખો મોટી મોટી અને નિર્મળ છે. એના બંને ખૂણા લાલ છે અને કીકીઓ કાળી છે. કમરના અગ્રભાગ વિશાળ અને ભરાવદાર છે. બંને સાથળો હાથીની સૂંઢની જેમ શોભી રહી છે. તમારા આ બંને સ્તન પુષ્ટ ગોળાકાર પરસ્પર અડેલા પરિપક્વ પુષ્ટ અને ઉન્નત મુખના સ્વહામણા સ્નિગ્ધ તાડફળ જેવા આકારના પરમ સુંદર અને શ્રેષ્ઠ મણિમય આભૂષણોથી શણગારેલા છે. સુંદર મલકાટ, રુચિર દંતાવલી અને મનોહર નેત્રની વિલાસીની રમણી તમે તમારા રૂપ સૌંદર્યથી મારા મનને એ જ રીતે હરી લો છો જેમ નદી જળ દ્વારા પોતાના કિનારાનું અપહરણ કરે છે. તમારી કમર એટલી પાતળી છે કે મુઠ્ઠીમાં આવી જાય. કેશ સ્નિગ્ધ અને મનોહર છે, બંને સ્તન એકબીજા સાથે જોડાયેલા છે. સુંદરી, દેવતા, ગંધર્વ, યક્ષ અને કિન્નર જાતિની સ્ત્રીઓમાં પણ તમારા જેવી કોઈ નથી. પૃથ્વી પર તો આવી રૂપાળી નારી મેં આજ પહેલા કદી જોઈ ન હતી. ક્યાં તમારું આ ત્રણેય લોકમાં સૌથી સુંદર રૂપ, સુકુમારતા અને તરુણ અવસ્થા, અને ક્યાં આ દુર્ગમ વનમાં નિવાસ? આ બધી વાતો ધ્યાનમાં આવતા જ મારા મનને મથી નાખે છે. તમારું કલ્યાણ થાવ, અહીંથી ચાલ્યા જાઓ. તમે અહીં રહેવાને યોગ્ય નથી. આ તો ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા ભયંકર રાક્ષસોનું નિવાસ સ્થાન છે. તમારે તો રમણીય એવા રાજમહેલ, સમૃદ્ધશાળી નગરો અને સુગંધિત ઉપવનમાં નિવાસ કરવો અને વિચારવું જોઈએ. શોભના એ જ પુરુષ શ્રેષ્ઠ છે, એ જ ગંધ ઉત્તમ છે અને એ જ વસ્ત્ર સુંદર છે જે તમારા ઉપયોગમાં આવે. શામળી આંખોવાળી સુંદરી, હું એને જ શ્રેષ્ઠ પતિ માનું છું જેને તમારો સુખદ સંયોગ પ્રાપ્ત થાય. પવિત્ર મલકાટ અને સુંદર અંગોવાળી દેવી, તમે કોણ છો? મને તો તમે રુદ્રો, મરુદ્ગણો અથવા વસુઓ સાથે સંબંધ રાખનારી દેવી લાગો છો. અહીં ગંધર્વ, દેવતા કે કિન્નરો આવતા જતા નથી. આ તો રાક્ષસોનું નિવાસસ્થાન છે. પછી તમે અહીં કઈ રીતે આવી ગયા? અહીં વાનર, સિંહ, ચિત્તા, વાઘ, મૃગ, વરુ, રીંછ, દીપડા અને કંક એટલે કે ગીધ વગેરે પક્ષીઓ રહે છે. તમને આનાથી ડર કેમ લાગતો નથી? વરાનના, આ વિશાળ વનમાં અત્યંત વેગશાળી અને ભયંકર મદબદ હાથીઓની વચ્ચે એકલા રહેતા તમે ભયભીત કેમ કરીને નથી થઈ જતા? કલ્યાણમય દેવી, જણાવો તમે કોણ છો, કોના છો અને ક્યાંથી આવીને શા કારણે આ રાક્ષસોથી સેવાયેલા ઘોર દંડકરણમાં એકલા વિચરો છો? મહાત્માનો વેશ ધરીને આવેલા રાવણે જ્યારે વિદેહ કુમારી સીતાની આમ પ્રશંસા કરી, ત્યારે બ્રાહ્મણનો વેશ ધરીને ત્યાં આવેલા રાવણને જોઈને સીતા અતિથિ સત્કાર માટે ઉપયોગી સઘળી સામગ્રીઓ દ્વારા એનું પૂજન કર્યું. પ્રથમ બેસવા માટે આસન આપીને પાદ્ય, ચરણ ધોવા માટેનું જળ અર્પણ કર્યું. ત્યાર પછી ઉપરથી સૌમ્ય દેખાતા એ અતિથિને ભોજન માટે નિમંત્રિત કરતા કહ્યું, બ્રાહ્મણ, ભોજન તૈયાર છે, ગ્રહણ કરો. એ બ્રાહ્મણ વેશે આવ્યો હતો. કમંડળ અને ભગવું વસ્ત્ર ધારણ કર્યું હતું. બ્રાહ્મણ વેશે આવેલા અતિથિની ઉપેક્ષા અસંભવ હતી. એની વેશભૂષામાં બ્રાહ્મણત્વની ખાતરી કરાવતા ચિહ્નો દેખાતા હતા. તેથી તેવા રૂપમાં આવેલા એ રાવણને જોઈને મૈથિલીએ બ્રાહ્મણને યોગ્ય સત્કાર કરવા માટે એને નિમંત્રિત કર્યો. એ બોલ્યા, બ્રાહ્મણ, આ સાદડી છે, એના પર ઈચ્છાનુસાર બેસી જાઓ. આ પગ ધોવા માટેનું જળ છે અને ગ્રહણ કરો. અને આ વનમાં જ ઉત્પન્ન થયેલા ઉત્તમ ફળમૂળ તમારા માટે જ તૈયાર કરીને રાખવામાં આવ્યા છે. અહીં શાંત ભાવે એનો ઉપભોગ કરો. અતિથિ માટે બધું જ તૈયાર છે. એમ કહીને સીતાએ જ્યારે એને ભોજન માટે નિમંત્રિત કર્યો, ત્યારે રાવણે સર્વ સંપન્ન રહેનારી રાજરાણી મૈથિલી સામે જોયું અને પોતાના જ વધ માટે એણે હઠપૂર્વક સીતાનું હરણ કરવાનો મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો. ત્યાર પછી સીતા મૃગ્યા કરવા ગયેલા લક્ષ્મણ સહિત પોતાના સુંદર વેશધારી પતિ શ્રીરામચંદ્રજીની પ્રતીક્ષા કરવા લાગ્યા. એમણે ચારે બાજુ દ્રષ્ટિ દોડાવી, પરંતુ એમને ચારે બાજુ માત્ર હરિયાળું વન દેખાયું. શ્રીરામ અને લક્ષ્મણ દેખાયા નહીં. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 46મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.